શ્રીમદ દેવી ભાગવત સ્કંદ સાતમો અધ્યાય 33-34. દેવીએ પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી અને ફરી સૌમ્ય સ્વરૂપમાં પ્રગટ થવું, ત્યાર પછી હિમાલયને પુનઃ જ્ઞાનોપદેશ કરવો. દેવીએ કહ્યું, હિમાલય, મારી માયાશક્તિએ અખિલ જગતની રચના કરી છે. પરમાર્થ દ્રષ્ટિએ જોતા માયા મારાથી કોઈ અલગ નથી. વ્યવહારની દ્રષ્ટિએ તે વિદ્યા અને માયા નામે ઓળખાય છે. તત્વ દ્રષ્ટિએ કોઈ ભેદ નથી, તત્વ એક જ છે. તે તત્વ હું છું, જે સમસ્ત જગતને ઉત્પન્ન કરીને મારા મૂળ સ્વરૂપમાં લીન થઈ જાઉં છું. પર્વતરાજ, હું મારી માયા અને વિદ્યાસંગન કર્મની સાથે પ્રાણોને આગળ કરીને મારો પ્રવેશ થાય છે. જો હું આ પ્રમાણે ન કરું તો જીવોના જન્મ મરણની પ્રક્રિયા બંધ થઈ જાય. માયાના ભેદ પ્રમાણે મારા જુદા જુદા કાર્ય છે. જેમ એક આકાશ ઘટાકાશ અને મઠાકાશ વગેરેમાં દેખાય છે, તે જ પ્રમાણે હું એક હોવા છતાં ઉપાધિ ભેદથી ભિન્ન છું. જેમ સૂર્ય ઉત્તમ અને નિકૃષ્ટ બધી વસ્તુઓને હંમેશા પ્રકાશિત કરે છે, પરંતુ તે દૂષિત થતો નથી, તે જ પ્રમાણે મને પણ ક્યારેય દોષો સ્પર્શ કરી શકતા નથી. જીવ અને ઈશ્વરનો ભેદ માયા દ્વારા કલ્પિત છે. ઘટાકાશ અને મહાકાશની જેમ જીવાત્મા અને પરમાત્માના ભેદથી પણ કલ્પના જ સમજવી જોઈએ. જેમ માયાના પ્રભાવથી જીવ અનેક છે, સ્વતંત્ર રીતે નહીં, તે જ પ્રમાણે માયાની આધીનતા સ્વીકારનારા બ્રહ્માદી શાસકોમાં પણ વિવિધતાનું ભાન થાય છે. શરીર અને ઇન્દ્રિયો વગેરે સંઘાત રૂપી ભેદને ઉત્પન્ન કરવા વાળી અવિદ્યા જીવના ભેદમાં કારણ છે. હિમાલય, જે ગુણ સંબંધી વાસનાના ભેદને જુદા કરે છે, તે માયા છે. ધરણીધર, બધો સંસાર મારામાં ઓતપ્રોત છે, કારણ કે દેહાભિમાની ઈશ્વર હું છું, લિંગ દેહાભિમાની વિષ્ણુ અને સ્થૂળ દેહાભિમાની બ્રહ્મા હું છું. વિષ્ણુ, રુદ્ર, ગૌરી, સરસ્વતી અને લક્ષ્મી બધા મારા જ રૂપ છે. સૂર્ય હું છું, ચંદ્રમા અને નક્ષત્રો હું છું. પશુ પક્ષી ચાંડાળ તસ્કર ચોર વ્યાધ ક્રૂર કર્મી સત્કર્મી મહાજન સ્ત્રી પુરુષ અને નપુંસક આ બધા હું જ છું. જે કોઈ વસ્તુ વ્યક્તિ જ્યાં પણ જોવા સાંભળવામાં આવે છે, ભલે પછી તે બહાર હોય કે અંદર, તે બધામાં વ્યાપક રૂપે હું રહેલી છું. ચરાચર કોઈ વસ્તુ એવી નથી કે મારાથી ભિન્ન હોય. જો તે મારા રહિત હોય તો તે વાંજણી સ્ત્રીના પુત્ર જેવું કહેવાય. જેમ એક જ દોરડું ભ્રમને લીધે સાપ અથવા માળાના રૂપમાં દેખાય છે, પરંતુ ખરેખર તે છે દોરડું જ, તે જ રીતે ઈશ્વરાદિ રૂપમાં મારી ભ્રાંતિ થાય છે. પરંતુ અધિષ્ઠાનની સત્તાથી બીજી કલ્પિત વસ્તુનું ભાન થતું નથી. તેથી મારી સત્તાથી જ આ ચરાચર જગતની સત્તા છે, તે સિવાય આ કશું નથી. હિમાલયે કહ્યું, દેવેશી, આપે હમણાં સર્વાભિમાની વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું તેવા રૂપના દર્શન કરવાની મારી ઈચ્છા છે. મારા પર અનુગ્રહ કરીને મને વિરાટ રૂપના દર્શન કરાવો. વ્યાસજી કહે છે, હિમાલયની આ વાત સાંભળીને બધા દેવતાઓને અત્યંત આનંદ થયો. તેમણે હિમાલયની વાતનું સમર્થન કરતા કહ્યું, અમારી બધાની ઈચ્છા પણ એ જ છે. ત્યારે દેવતાઓની ઈચ્છા જાણીને ભક્તોનો મનોરથ પૂરા કરનારા ભગવતી શિવા વિરાટ રૂપે પ્રગટ થયા. બધા દેવતાઓએ દેવીના વિરાટ રૂપના દર્શન કર્યા. તેમણે જોયું આકાશ દેવીનું મસ્તક હતું, સૂર્ય ચંદ્રમા તેમના નેત્રો હતા, દિશાઓ રૂપી કાન હતા, વેદવાણી અને વાયુ પ્રાણ હતા, વિશ્વ તેમનું હૃદય હતું, પૃથ્વી સાથળ હતી, પાતાળ નાભી, જ્યોતિચક્ર છાતી, મહરલોક ડોક અને જનલોક મુખ હતું. સત્યલોકથી નીચેનો તપોલોક લલાટ હતો, ઇન્દ્ર વગેરે ભુજાઓ હતી. શબ્દ કાન હતા, વિદ્વાનોની વાણી અશ્વિની કુમાર વિરાટ રૂપિણી ભગવતીની નાસિકા હતા, ગંધ ધ્રાણ ઇન્દ્રિય હતી, અગ્નિમય મુખ હતું, દિવસ અને રાત બંને પલકો હતી, બ્રહ્માજી ભ્રમરો હતા, જળ તાળવું હતું, રસ જીભ હતો, યમરાજ રૂપી દાઢો હતી, સ્નેહ રૂપી દાંત હતા, માયા રૂપી હાસ્ય હતું, સૃષ્ટિ કટાક્ષ હતી, લજ્જા હોઠ હતા, લોભ એ નીચલો હોઠ હતો, અધર્મ પીઠ હતો, જગતના સૃષ્ટા પ્રજાપતિ તે વિરાટ રૂપમાં લિંગ હતા, સમુદ્ર પેટ હતો, પર્વતો હાડકા હતા, નદીઓ નાળીઓ હતી, વૃક્ષો રોમાવલી હતા, બધામાં સારી રીતે વ્યાપ્ત કામદેવ યૌવન અને ગઢપણે ભગવતી મહેશ્વરીના આયુ હતા, મેઘ માથાના વાળ હતા, સવાર સાંજ સંધ્યા વસ્ત્ર હતા, રાજન તે સમયે ભગવતી જગદંબાનું મન ચંદ્રમાં હતું, ભગવાન શ્રી હરિ વિવેક શક્તિ અને રુદ્ર અંતકરણ હતા, અશ્વ જાતિના તમામ પ્રાણી તે બધા વિરાટ સ્વરૂપી વિરાટ સ્વરૂપ દેવીના કટિભાગ હતા, અતલથી પાતાલ સુધી જેટલા મહાલોક હતા, જેટલા મહાલોક છે તે બધા જગદંબાના કમરના નીચેના ભાગમાં હતા, ભગવતીના આવા વિરાટ સ્વરૂપના દેવતાઓએ દર્શન કર્યા, તેમનું શરીર જ્વાળાઓની અગ્નિ જ્વાળાઓની હજારો પંક્તિઓથી યુક્ત હતું, તેઓ જીભથી વારંવાર હોઠ ચાટતા હતા, દાંતોના કચકચાવાનો સતત અવાજ આવતો હતો અને નેત્રોમાંથી અગ્નિ વરસી રહ્યો હતો, અનેક પ્રકારના આયુધો તેમના હાથોમાં શોભતા હતા, તેઓ એક શુરવીર વેશમાં હતા, હજાર મસ્તક નેત્રો અને ચરણો વાળું તે વિરાટ રૂપ હતું, કરોડો વીજળીઓ અને સૂર્યની જેમ કાંતિ વાળું અને અત્યંત વિકરાળ રૂપ હતું, તેમની આકૃતિ ક્રૂર હતી, તેમને જોવા જ જોતા જ હૃદય અને નેત્રોને ત્રાસ થતો હતો, આવા ભયંકર રૂપને જોઈને બધા દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા, તેઓ ધ્રુજી ઉઠ્યા અને મૂર્છિત થઈ ગયા, ભગવતી જગદંબા છે તેનું તેમને સ્મરણ પણ ન રહ્યું, તે સમયે તે વિરાટ રૂપ ભગવતીની ચારે બાજુ વેદો ઉભા હતા, તેમણે દેવતાઓને મૂર્છામાંથી જગાડ્યા, દેવતાઓએ સ્વસ્થ થઈને શ્રેષ્ઠ શ્રુતિને વેદ મંત્રોને યાદ કર્યા અને પ્રેમાશ્રુ ભરેલા નેત્રોથી ગળગળા અવાજે દેવીની સ્તુતિ કરવા લાગ્યા, દેવતા બોલ્યા, હે અંબે, અમે આપના બાળકો છીએ, અમારો અપરાધ ક્ષમા કરો, હે દેવેશ્વરી, અમે તમારા રૂપને જોઈને ભયભીત થઈ ગયા છીએ, અમે મંદ બુદ્ધિવાળા દેવતાઓ આપની શી સ્તુતિ કરીએ, તમારું આ પરાક્રમ જેટલું અને જેવું છે તે તમે પોતે પણ જાણી શકતા નથી, તો પરાક્રમ પછીથી જન્મેલા અમે દેવતાઓ કઈ રીતે જાણી શકીએ, હે ભૂમંડળ પર શાસન કરવા વાળા, હે ઓમકાર સ્વરૂપ બધા વેદોથી પ્રતિપાદિત તથા હિંકાર રૂપ ધારણ કરવા વાળા ભગવતી ભુવનેશ્વરી, તમને વારંવાર નમસ્કાર હો, જેમાંથી અગ્નિ સૂર્ય ચંદ્રમા તથા ઔષધિ ઉત્પન્ન થઈ છે તે સર્વ સ્વરૂપિણી ભગવતીને નમસ્કાર હો, પ્રાણ અપાન વ્રીહિ એટલે ડાંગર જવ તપ શ્રદ્ધા સત્ય બ્રહ્મચર્ય તથા યજ્ઞ ક્રિયા આ બધા જેમાંથી ઉત્પન્ન થયા છે તે ભગવતીને વારંવાર નમસ્કાર હો, ઉપરના સાત પ્રાણ સાત સંવિધાઓ સાત હવન અને સાત લોકનું જ્યાંથી ઉત્થાન થાય છે સર્વાત્મ રૂપ ભગવતીને વારંવાર નમસ્કાર, જેનાથી સમુદ્ર પર્વત ઔષધિઓ અને બધા જ રસો ઉત્પન્ન થાય છે તે ભગવતીને વારંવાર નમસ્કાર હો, યજ્ઞ દીક્ષા યજ્ઞ સ્તંભ દક્ષિણા ઋગ્વેદ યજુર્વેદ તથા સામવેદની રચના કરવા વાળા સર્વાત્મા ભગવતીને વારંવાર નમસ્કાર હો, હે અંબે, આગળ પાછળ આજુબાજુ ઉપર નીચે ચારે બાજુ આપને વારંવાર નમસ્કાર હો, હે દેવેશ્વરી, અલૌકિક રૂપ અદ્રશ્ય કરીને આપના મૂળ સ્વરૂપે અમને દર્શન આપવાની કૃપા કરો, વ્યાસજી કહે છે, રાજન ભગવતી જગદંબા કૃપા સાગર છે, દેવતાઓને ભયભીત જોઈને પોતાનું ભયંકર રૂપ અદ્રશ્ય કરીને તરત તેમના મનોહર રૂપના દર્શન આપ્યા, તે સમયે દેવીએ ચારે ભુજાઓમાં પાસ અંકુશ વર અને અભય મુદ્રા ધારણ કરેલા હતા, સર્વાંગ કોમળ કરુણાથી પૂર્ણ નેત્રો વાળું અને કમળ જેવું સહેજ હસતા મુખ વાળું તે દિવ્ય રૂપ જોઈને દેવતાઓનો ભય દૂર થયો. સ્વસ્થ થઈને હર્ષપૂર્વક ગદગદ વાણીથી તેઓ ભગવતીને પ્રણામ કરવા કરવા લાગ્યા. શ્રીદેવીએ કહ્યું, ભક્ત વત્સલાને કારણે મેં તમને આ રૂપ દેખાડ્યું છે. માત્ર મારી કૃપા ન હોય તો વેદાધ્યાન, યોગ, દાન, તપ અને યજ્ઞ વગેરે કોઈ પણ સાધનોમાં આ રૂપને પ્રત્યક્ષ કરવાનું સામર્થ્ય નથી. રાજેન્દ્ર, હવે પ્રાકૃત વિષય એટલે કે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ સાંભળો. પરમાત્મા જ ઉપાધિ ભેદથી જીવ કહેવાય છે. પછી તેમાં કર્તા ભાવ આવી જાય છે. ધર્મ અધર્મ માટે તે અનેક પ્રકારના કર્મો કરે છે અને તેના ફળ સ્વરૂપે તે અનેક યોનિઓમાં જન્મ લઈને સુખ દુઃખ ભોગવે છે. પછી તે સંસ્કારના પ્રભાવથી અનેક પ્રકારના કર્મોમાં તે પ્રવૃત્ત થાય છે અને તેના ફળ સ્વરૂપ તેને જુદી જુદી યોનિઓમાં જવું પડે છે. આમ તે સુખ દુઃખમાંથી ક્યારેય નિવૃત્ત થતો નથી. ઘડિયાળના કાંટાની જેમ તે જીવને બિલકુલ વિશ્રામ મળતો નથી. કર્મ અને ક્રિયાનો ક્રમ નિરંતર ચાલે છે. તેમાં અજ્ઞાન જ કારણ છે. તેથી અજ્ઞાનનો નાશ કરવા માટે મનુષ્ય નિત્ય પ્રયત્નશીલ રહેવું જોઈએ. અજ્ઞાનનો નાશ એ જ જીવનની સાર્થકતા છે. પુરુષાર્થની સમાપ્તિ તથા જીવન મુક્ત સ્થિતિની પ્રાપ્તિ અજ્ઞાન નિવૃત્તિ પર જ આધારિત છે. તેને જ શ્રેષ્ઠ વિદ્યા કહેવાય છે. હિમાલય, અજ્ઞાનથી ઉત્પન્ન કર્મ અજ્ઞાનને દૂર કરી શકતું નથી, કારણ કે તે પરસ્પર વિરોધી ધર્મ છે. એટલું જ નહીં, કર્મ દ્વારા અજ્ઞાન નાશની આશા રાખવી વ્યર્થ છે, કારણ કે કર્મો તો અનર્થોને આપનારા છે. કારણ કે કર્મોથી જ રાગ થાય છે, રાગથી દ્વેષ થાય છે અને દ્વેષથી મહા અનર્થ થાય છે. તેથી મનુષ્યનું કર્તવ્ય છે કે સર્વ પ્રયત્નથી જ્ઞાન મેળવવું જોઈએ. વિદ્વાનોનું કહેવું છે કે કુર્વને વેહ કર્માણી, શ્રુતિ વાક્ય મુજબ કર્મ આવશ્યક છે. સાથે સાથે જ્ઞાન વિના મોક્ષ પ્રાપ્તિ થતી નથી. શ્રુતિ માતા કહે છે, જ્ઞાના દેવ હિ કેવલ્યમ, મોક્ષ તો જ્ઞાનથી જ થાય છે. હિતકર કર્મો જ્ઞાન માર્ગમાં સહાયક બને છે. પરંતુ આ વાત સુસંગત નથી, કારણ જ્ઞાન અને કર્મ પરસ્પર વિરોધી છે. કેમ કે હૃદયની ગ્રંથિને દૂર કરવામાં જ્ઞાન સાધન છે અને ગ્રંથિ બને છે કર્મથી. આમાં બંને પરસ્પર અસહકારી હોવાથી એક સાથે કઈ રીતે રહી શકે? જેમ પ્રકાશ અને અંધકાર સાથે રહી શકતા નથી. હે મહાબુદ્ધિમાન હિમાલય, ચિત્ત શુદ્ધિ થાય ત્યાં સુધી જ સર્વ વૈદિક કર્મો કાળજીથી કરવા. તે કર્મો સમ, દમ, તિતિક્ષા, વૈરાગ્ય અને અંતકરણની શુદ્ધિ, આટલા જ કર્મ કરવા યોગ્ય છે. આ કર્યા પછી કંઈ કરવાનું રહેતું નથી. ઉપર કહ્યા તે કર્મ કર્યા પછી એટલે કે મનુષ્ય સંન્યાસ લઈને ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે રહીને વિશુદ્ધ ભક્તિપૂર્વક આળસ છોડીને વેદાંતનું શ્રવણ કરવું, તત્વમસી આદિ વાક્યોના અર્થનો વિચાર કરવો. તત્વમસી એ વાક્ય જીવ અને બ્રહ્મની એકતાનું બોધક છે. એકતાનો બોધ થયા પછી મનુષ્ય નિર્ભય થઈને મારું સ્વરૂપ બની જાય છે. હિમાલય, પહેલા પદાર્થનું જ્ઞાન થાય છે, ત્યાર પછી વાક્યના અર્થનું. તત્પદનો અર્થ છે તે હું છું, ત્વમનો વાચાર્થ અર્થ જીવ થાય છે, એમાં કોઈ સંશય નથી. વિદ્વાન પુરુષો અસી પદથી તત્ અને ત્વમ બંનેની એકતા બતાવે છે. વાચ્યાર્થ જુદા જુદા હોવાથી શ્રુતિ કથિત આ બંને પદોમાં એકતા ઘટે જ નહીં. તેથી લક્ષણા કરવી જોઈએ. બંનેનો લક્ષ્યાર્થ ચેતન્ય ભાવ હોય તો બંનેની એકતા થઈ શકે છે. આ પ્રમાણે જીવ અને ઈશ્વરની એકતાનો બોધ થયા પછી પોતાનો ઈશ્વર સાથેનો અભેદથી એકતા આવી જાય છે. અર્થાત કોઈ બીજા સમયે જેને જોયો હતો વિપરીત હોવા છતાં પણ તેને એ જ માની લેવો, એ જ લક્ષણા કહેવાય છે. તેથી સ્થૂળ દેહથી રહિત બ્રહ્મને નર કહે છે. પાંચ મહાભૂતોથી ઉત્પન્ન સ્થૂળ શરીર ભોગોનું આશ્રય છે, તેને બધા કર્મો ભોગવવા માટે વૃદ્ધ અને રોગી બનવું પડે છે. પર્વતરાજ, માયાના પ્રભાવથી સ્પષ્ટ પ્રતીત થનારા જગત સર્વથા મિથ્યા છે, કેમ કે આ સ્થૂળ શરીર મારા જ આત્માનું બીજું રૂપ છે. જે પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પાંચ પ્રાણ તથા મન અને બુદ્ધિથી યુક્ત છે તેને વિદ્વાનો સૂક્ષ્મ શરીર કહે છે. આ પંચીકૃત ભૂતોથી ઉત્પન્ન જે આ સૂક્ષ્મ શરીર છે તેને આત્માનું શરીર કહે છે. સુખ દુઃખનો અનુભવ કરનાર બીજું સ્થૂળ શરીર કહેવાય છે. આ અજ્ઞાન અનાદિ અને અનિર્વચનીય છે. પર્વતરાજ, આત્માના આ કારણ શરીરને ત્રીજું શરીર કહે છે. જે સમયે સૂક્ષ્મ સ્થૂળ અને કારણ આ ત્રણ ઉપાધિઓ સમાપ્ત થઈ જાય છે ત્યારે માત્ર પરમાત્મા જ રહે છે. ત્રણેય શરીરોમાં પંચકોષ હંમેશા રહે છે. પંચકોષનો પરિત્યાગ કરવાથી બ્રહ્મપૂછની ઉપલબ્ધિ થાય છે. બ્રહ્મપૂછ મારા એ રૂપને કહે છે, જેનો પરિચય આપતા શ્રુતિઓ નેતિ નેતિ કહીને અટકી જાય છે. આ આત્મા ક્યારેય જન્મતો નથી અને નથી મરતો, તે હોવા છતાં ક્યારેય થયો નથી, કારણ કે તે અજન્મા નિત્ય સનાતન અને પુરાતન છે. શરીરના મૃત્યુથી તે મરતો નથી. જે આત્માને મારનારો બીજા કોઈને પોતે મારેલો જો માને અને મરાયેલો બીજાથી પોતાને માને તો એ બંને સમજતા નથી, કારણ કે આત્મા મરતો નથી કે મરાતો પણ નથી, કે આત્મા મારતો નથી કે મરાતો પણ નથી. સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન આત્મા પ્રાણીની બુદ્ધિ રૂપ ગુફામાં રહેલો છે. અંતઃકરણની શુદ્ધિ થવાથી સંકલ્પ વિકલ્પ રહિત થયેલો મનુષ્ય આત્માના મહિમાને જોઈ શકે છે અને પછી તે શોક કરતો નથી. હિમાલય, આત્માને રથી માનો. શરીર જ રથ છે, બુદ્ધિ સારથી છે, મન લગામ છે, ઇન્દ્રિયો ઘોડા છે અને વિષયોને જવાના માર્ગો સમજવા. ચિદાભાસ ઇન્દ્રિયો તથા મન તે ત્રણથી મુક્ત જે કુટસ્થ છે તે જ રથોના સ્વામી ભોગતા છે એમ વિદ્વાનો કહે છે. જે મનુષ્ય અવિવેકી અસ્વાધીન મનવાળો અને સત્કર્મ રહિત હોય છે તે પરમાત્મા રૂપ પદને પામતો નથી પરંતુ સંસારને પામે છે. જેનો બુદ્ધિરૂપી સારથી ચતુર છે, જે મનરૂપી લગામને સાવધાનીથી પકડે છે તે રથી આત્મા જીવ મારા ધામમાં પહોંચે છે. આ વિવેચનને સાંભળીને દરેકે પોતાને જાણી લેવાની જરૂર છે. પછી સાવધાન થઈને એક આસન પર બેસીને આત્માનું ચિંતન કરવું. રાજન, પહેલા યોગનો અભ્યાસ કરીને અક્ષર ત્રય રીમ રીનું ચિંતન કરવું. રીમ ર ઈ આ દેવીનો પ્રણવ મંત્ર છે. આ મંત્ર અને અર્થ બંનેનું ધ્યાન આવશ્યક છે. આ મંત્રમાં હકાર સ્થૂળ દેહ છે, રકાર સૂક્ષ્મ દેહ છે તથા ઈકારને કારણ દેહ કહે છે. હરિમ એ સ્વયં હું છું. બુદ્ધિમાન પુરુષોએ આ પ્રમાણે સમસ્ત શરીરમાં ક્રમશઃ ત્રણેય બીજોને સમજીને સમષ્ટિ અને વ્યષ્ટિ બંને રૂપમાં એક મારું જ ચિંતન કરવું. ધ્યાન પહેલા મારા આવા સ્વરૂપની ધારણા કરવી આવશ્યક છે. ત્યાર પછી બંને આંખો બંધ કરીને મારું ભગવતી જગદંબાનું ધ્યાન કરવું. ધ્યાન કરતી વખતે પ્રાણ અને અપાન વાયુને સમાન સ્થિતિમાં રાખવા. દ્રષ્ટિ નાકના અગ્રભાગ પર સ્થિર કરવી. ધ્યાન વખતે વિષય ભોગોની આકાંક્ષા મનમાં બિલકુલ આવવી ન જોઈએ. કોઈમાં ન તો દોષ જોવો અને ન કોઈ પ્રત્યે ઈર્ષા રાખવી. વિશુદ્ધ ભક્તિ યુક્તિ થઈને કોઈ પર્વતની ગુફામાં અથવા એકાંત સ્થાનમાં આસન લગાવી બેસી જવું. પછી વિશ્વમય હકારને રકારમાં, રકારને ઈકારમાં તથા પરમ જ્ઞાન સ્વરૂપ ઈકારનો હ્રિંકારમાં લય કરવો. છેવટે મારા સચિદાનંદમય અખંડ રૂપનું ચિંતન કરવું. રાજન, આ પ્રમાણે ધ્યાન કરીને શ્રેષ્ઠ પુરુષો મારો સાક્ષાત્કાર કરી શકે છે. તેઓ મારું સ્વરૂપ બની જાય છે, કારણ કે તેમની બુદ્ધિમાં પછી દ્વૈત ભાવ રહેતો નથી. આ પ્રકારે યોગ યુક્ત થઈને જે મારા સર્વોત્તમ રૂપના દર્શન પ્રાપ્ત કરી લે છે તેનું કર્મરૂપી અજ્ઞાન તરત નષ્ટ થઈ જાય છે. અધ્યાય 33-34 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.